નિરંતર જાગ્રત બાર ભાન જતું રહે એને સમાધિ ના કહેવાય, નિંદ્રા કહેવાય છે. બાર ભાન જતું રહે એને નિંદ્રા એક પ્રકારની કહેવાય છે. અને ખરી સમાધિ બિલકુલ જાગ્રત, એટલે તમારા કરતા જ્ઞાની બહુ જાગ્રત હોય બાર, અને સંપૂર્ણ સમાધિમાં જ રહેતા હોય નિરંતર. એટલે સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ હોવા છતાં સમાધિ રહે એનું નામ સમાધિ કહેવાય છે. શેને સમાધિ કહેવાય? આધિ વ્યાધિ ઉપાધિ ની હાજરીમાં જે સમાધિ રહે એને સમાધિ કહેવામાં આવે છે. અને આ શરીર ભાન જતું રહે એને સમાધિ કેમ કહેવાય? હિન્દુસ્તાન ના લોકો માં તો લૌકિક સમાધિ અને કે છે. શેને કે છે? લૌકિક. લૌકિક એ મહારાજ ને જ્ઞાન સમાધિ થઈ ગઈ, નિર્વિકલ્પ થઈ ગયા. નિર્વિકલ્પ ના કહેવાય, નિર્વિકલ્પ ને વિરાધ ના કરે છે. નિર્વિકલ્પ કહીને લોકોને સમજે નથી ને. નિર્વિકલ્પ તો જ્ઞાની સિવાય કોઈ નિર્વિકલ્પી હોય જ નહીં. આ જ્ઞાની ની કૃપાવંત હોય તે નિર્વિકલ્પ બની શકે, કારણ કે નિર્વિકલ્પ ની આરાધના કરે છે. શું કરે છે? આરાધના થાય. નિર્વિકલ્પ ની આરાધના કરે નિર્વિકલ્પી થાય, અને વિકલ્પી ની આરાધના કરે વિકલ્પી થાય. બાકી આ બધી જે લૌકિક સમાધિઓ છે સાચી સમાધિ નથી. શંકરાચાર્ય કહી ગયા ને, અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપ વિભૂવ્યાપિ સર્વત્ર સર્વેન્દ્રિયાના. એ આપ જે કહો છો જાગ્રત સમાધિ નિર્વિકલ્પ જોઈએ. અને શંકરાચાર્ય કહી ગયા છે, જાગૃતિ કોબા સત સત વિવેકી. એટલે આ જે જગત માં જે જ્ઞાન ચાલે છે, આ જગત માં જે જ્ઞાન ચાલે છે, લોકો જે જ્ઞાન જાણે છે, એ જ્ઞાન લૌકિક છે. કેવું છે? લૌકિક. એક પાસે એક શીખેલા. હા, આ લોકો બધા એમ કે છે કે ભગવાને દુનિયા બનાવી, નથી કેતા એવું? અંગ્રેજો કે છે ગોડ ઇઝ ક્રિએટર, મુસ્લિમો કે છે ભગવાન ને ખુદા ને બનાયા. એ કાયમ ઉપરી ને ઉપરી રહે, મોક્ષ તો થાય જ નહીં. અને જો ભગવાન બનાવનાર હોય આ દુનિયાનો, તો લોકો લોજિકલી પૂછશે કે એને ભગવાન ને કોને બનાવ્યો? શું પૂછશે? મોક્ષ ક્યારે કહેવાય તે સમજાવો. મોક્ષ ક્યારે કહેવાય એ સમજાવો. મોક્ષ કોઈ ઉપરી નહીં, કોઈ અંડરહેન્ડ નહીં, કોઈની દખલ નહીં, કોઈની દખલ નહીં. આપણા આપણા સુખમાં કોઈની દખલ નહીં, એનું નામ મુક્ત ભાવ. મુક્ત ભાવ સ્વભાવ ભાવ, આત્મા સ્વભાવના ભાવમાં આવે ત્યારે મુક્ત ભાવ થાય ત્યારે એને મોક્ષ કહે છે. આ વિશેષ ભાવમાં છે. વિભાવ એટલે વિશેષ ભાવ. વિશેષ ભાવ એટલે પોતાના ભાવ છે તેના ઉપરનો વિશેષ ભાવ. આ સંસારિક ભાવો ઉત્પન્ન થયા છે. શું થયું છે એનું કારણ શું? કારણ કે હવા હવે નકલ ફી કરીને ઊભું થયેલું છે. આ વિશેષ ભાવ તો કહે કહ્યું ચંદુલાલ, એને માની લીધું ચંદુલાલ પાસે. અને સસરો થયો, અને મામો થયો, અને કાકો થયો, અને કુવો થયો, ને મારે નયા વિકલ્પો વિકલ્પો વિકલ્પો ઉભા કર્યા. આજ મોક્ષે જવાની ઈચ્છા થાય છે? મોક્ષ મોક્ષે જવાની ઈચ્છા થાય છે તમને? કંટાળો નહી, અવારનવાર જગત માં આવવું પડશે એ જ ભાવ છે. કંટાળો નથી આવતો, અવારનવાર જગત માં આવવું પડશે એ જ ભાવ છે. એ સાથી છે, અવારનવાર સાથી આવવું પડે છે. શું તમારું નામ છે? જગત બંધુ. જગત બંધુ. જગત બંધુ એટલે જગત સાથે હું જોડાયેલા છું. જગત આપ હવે અમારે મોક્ષ કહેતા છે. તમે જગત બંધુ જ છો? હા, જગત બંધુ. હું જગત જોડે બંધાયેલો છું, મારો મોક્ષ ક્યાંથી થશે? જગત તમે જગત બંધુ છો. એ તો તમારું નામ છે. નામ છે એ જગત બંધુ તમારું નામ છે. એનું કબૂલ કબૂલ છે. તમે કોણ છો? જગત બંધુ કહેવાય છે લોકો. હા, એ તો હું કબૂલ કરું છું જગત બંધુ. પણ તમે ખરેખર કોણ છો? ખરેખર એ જ જગત બંધુ તમારું નામ છે. એટલે ભગવાન નું રૂપ છે. બીજું શું? ભગવાન નું રૂપ છે. હું કયું? ભગવાન જે જગત બનાવેલા છે એના જેવું નીચે બોધ રૂપ. શંકરાચાર્ય ને પૂછ્યું એક સાધુ, કસ્તમ શિશો કુતોષિ ગમતા કિં નામ તે તમ કુતો આગતોષિ એતદ્બદમ સુખ પ્રસિદ્ધમ મત પ્રીતયે પ્રીતિવર્ધનોષિ. શંકરાચાર્ય કહે છે, નાહમ મનુષ્યો ન ચરેવ યક્ષો, માનસ નથી, દેવતા નથી, યક્ષ નથી. નાહમ મનુષ્યો ન ચરેવ યક્ષો કહે છે કે માણસ નથી, દેવતા નથી, યક્ષ નથી, કિન્નર નથી, કિન્નર નથી. હા, નાહમ મનુષ્યો ન ચરેવ યક્ષો. બ્રાહ્મણ ક્ષત્રિય ન વૈશ્ય શૂદ્ર, ન બ્રહ્મચારી ન ગૃહી વનસ્થો. બ્રહ્મચારી નથી, ગૃહી નથી, વનસ્થ ભી નથી. માણસ નથી, ગ્રહસ્થી નથી, કિન્નર નથી, દેવ નથી, ગ્રહસ્થી. નિજ બૌદ્ધ રૂપ, નિજ બૌદ્ધ રૂપ, નિજ બૌદ્ધ રૂપ છું. હા, એ તો પોતાની જાતને એમ કે છે, હું નિજ બૌદ્ધ, પોતે પોતાના બૌદ્ધ સ્વરૂપ છું. હા હા, એ પણ થવું જોઈએ ને. શંકરાચાર્ય કહે છે, હા પણ સાધુ ને તમે તો કહો હું તો બંધુ છું. અચ્છા, પછી કહી દે, જથા દર્પણાભ્યામ આભાસહાનો, દર્પણ લાવો, મોડા જોશો તો મોડા થી મોડા જે આવે છે એમાં પૃથક નથી થતું. જથા દર્પણાભ્યામ આભાસહાનો મુખત્વે, આખો દિવસ તમને આનો ટાઈમ આપીશું તમને. હા હા, બધી સત્સંગ કરવાનો. અચ્છા, કાલે આખો દિવસ છે. આજે તમે આજે બે ત્રણ કલાક અમારા કયા પ્રમાણે રહો? ના ના, આજે આપ સાહેબ પાસે હું સમજ્યા કે મોક્ષ લેવાનો ઈચ્છા છે કે નહીં. હું આપને કહી દીધું કે મોક્ષ લેવાનો ઈચ્છા નથી. આ જગત સાથે જોડાયેલા છું પણ જાગૃતિ રાખીને ઊંઘો છો. ના ના, ઉઘાડી વાગ્યો તમે ઊંઘો છો. જાગૃતિ કોબા સત્સદ વિવેકી કહે છે, વિવેક રાખું છું હૃદયમાં, વિવેક હૃદયમાં રાખું છું. વાત તો પણ ઉઘાડી વાગે ઊંઘો છો તે જાગ્રત થવું પડશે. આ તો સપનું છે. ના ના, તમને શું લાગે છે? આ સપનું છે અને અમારી જાગ્રત થવું પડશે. આ જીવ પ્રત્યે કેવું લાગે છે આપને? આ જીવ પ્રત્યે કેવું લાગે છે? ના લાગે છે તો બઉ સારું, જીવ તો સારા છે પણ તેમાં બંધુ થઈને બેસ્યો. ક્યાં સુધી બંધુ થયા કરશો? લોકો રાતો મારીને તેલ કાઢી નાખશે. હવે શું કરશું? બંધાયેલા છું ભાઈ, શું કરું? કે છે બંધાયેલો નથી, અને છૂટકો નથી. એવું બધું કાઢી નાખો મનમાંથી. આ સાયકલો ઇફેક્ટ થઈ ગઈ છે. એ અમેરિકન સાધુ લોકો મને ઓફિસમાં પકડેલા, એ ડગલા કોટ કાઢી રાખતા હતા. કીધું કે તમે હરે હરે કૃષ્ણ કરો. ચાલો નામ બામ લખાઈ. તમારે મોહ ક્ષય થઈ રહ્યો છે એટલે જીતમોહ દશા. આપણે સમજવાય ને, દશા સમજવાની જરૂર છે, બીજું કશું કરવાનું નથી. આ અને પાંચ આજ્ઞા આરાધન કરવાની છે. કદી મુશ્કેલી જેવું કાંતિ લાગ્યું તો કામ અને અસુગમ હોય તો સંસાર છે. બહુ કષ્ટદાયી, ઘણો કષ્ટ કરે તો સંસાર નું ફળ મળે. આજે જપ તપ ક્રિયાઓ, જે બાહ્ય ક્રિયાઓ કરવામાં આવશે એ બધી જ કષ્ટદાયી ક્રિયાઓ, એનું ફળ સંસાર ફળ આવે. ફક્ત સંસારમાં તો એમાં કઈ મોક્ષ ફળ ના આવે. મોક્ષ ફળ તો જ્ઞાની પુરુષ ની કૃપા અને ત્યાંની સમજ, એમની સમજ, એ સમજ બેહાડ દેવાની છે. સમજ બેસાડી દેવાની છે. એમની જે સમજ છે એની જોડે આપણે ફિટ કરી દેવાની છે. આપણે સમજ ને સમજ, મેં જે જોયું છે તમને દેખાતું થઈ જાય. આ તમને કહું કે જુઓ, પેલી બીજ દેખાય છે, તમે ના થઈ દેખાતી, પછી તમારી આંગળીઓ આંગળી દ્રષ્ટિ કરો ને, તમને દેખાઈ જાય મારા જેવું દેખાઈ ગયું. એવી રીતે છે, આ હેલું હટશે. મોક્ષ, મોક્ષ તુલભ છે. મોક્ષ દાતા દુર્લભ છે. શું કહ્યું? મોક્ષ સુલભ છે, મોક્ષ દાતા દુર્લભ. હા, એ કારણ કે કોક કાળે ઉત્પન્ન હોય છે, થતો નથી. એ પરમાણુ જગા થતા નથી. સમજ ને? અને તે સારા કાર્બન હતા તો આ દુષણ કાર્બન કરવા ના પાડી સમજ પડે ને. એટલે એમને તો આ કઈ ફોરકાસ્ટ થયું ને એટલે એમને લખી માખ્યું છે જ્ઞાની પુરુષની વાતો. અને પછી કહ્યું છે કે હવે જ્ઞાની પુરુષ મળે તો એમને અર્પણ કરી વર્ત્યો થાય પછી મોક્ષ ના મળે મારી પાસે લેજે એવી ગેરંટી આપી છે સમજ પડે ને. કારણ કે જ્ઞાની પુરુષ હતા પણ એ ક્રમ ક્રમિક જ્ઞાન હતું. કેવું હતું? ક્રમિક જ્ઞાન. અને આ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન એટલે શું? જ્ઞાની પુરુષ ની પાસે કે છે કે સાહેબ હમણાં અભારો ઉકેલો તમે રહ્યા અમારે નહીં આવે શું? એટલે પછી કૃપાથી પ્રાપ્ત થયેલી વસ્તુ કેવી છે? કૃપાથી પાછી વસ્તુ પ્રાપ્ત ના થાય જેને કૃપા મળે તો શું બધું થઈ શકે ને. કારણ કે એમાં ત્યાગ કરવો પડે ક્રમિક માર્ગમાં. શું કરવું પડે? ત્યાગ કરવો પડે. હું કાંતિ છું ને તે જ અહંકાર કરી નાખો એટલે. અને હું સુધાર્થમાં અહંકાર થઈ ગયો. આ કાંતિ રહ્યું તે ડ્રામેટિક ગામા ભજવા પૂરતું. જેમ ગામા મેં ભરતું હોય કે હું રાજા છું અને પીંગળા મારી રાણી છે એ બધી વાતો કરે પણ અંદર ખાને લક્ષ્મીચંદ જાણતા હોય ને એવું તમે કાંતિ ની વાત કરો પણ હું સિદ્ધાર્થમાં જાણતા હોય ને તમે સમજ પડે ને. આ ડ્રામેટિક રહ્યું આ બધું ફિટ થયું આ બધું સરળ ભાગ છે. અને નિરંતર સમાધિ રાખેલો જો આ પાંચ આજ્ઞા પાડે ને એને ગેરંટી બોન્ડ લખેલું નિરંતર મારી રહી સમાધિ. પણ એ આજ્ઞા પાળવાની તમારી ઈચ્છા છે પણ પાળવા નહીં તે પાછલા જે ડિસ્ચાર્જ કર્મો છે ને એ પાડવાના તે ધક્કા માર માર કરશે. તમે ખબર પડે ને આ નવું ચાર્જ નહીં થવાનું કર્મ. કર્મનું ચાર્જ ક્યારે થાય? કે હું સુમતી ભાઈ છું અને હું કરતા છું ત્યાં સુધી થાય. આપ સમજો ને કરતાના કરતાના આધારે કર્મ છે. તેના આધારે છે કરતાના આધારે કર્મ છે. હા એટલે તમે કરતાનો આધાર થયો ને એ નિરાધાર કરી નાખ્યું પાસે પડી ગયું બધું. એટલે ચાર્જ થાય નહીં ડિસ્ચાર્જ રહેવા આવે. શું રહ્યું? ડિસ્ચાર્જ થાય ચાર્જ થાય. એ પહેલાનો જે ચાર્જ કરેલો છે એનો ફળ આવે. આપણી પાસે સન્મુખ આવે તે બધું ડિસ્ચાર્જ થતા છે સંભાવ નિકાલ કરી નાખવો પડે. સમજાયું? આ વ્યવસ્થિત તમને બે ત્રણ દાડામાં સમજી જશે પૂરેપૂરું. આ તમે કરતા નથી એવું ને વ્યવસ્થિત કરતા એવું તમને ખ્યાલ જ આવી જશે. થોડું ઘણો આવ્યો ને આવ્યો બરાબર ધીમે ધીમે બધું ખ્યાલ આવી જાય. આ મરી કોમ ને વિચારક વાળી કોમ ને એટલે વાત ના લાગે. દુકાને ગ્રાહક ગ્રાહક બરાબર થી વ્યવસ્થિત મોકલે છે. શું કહ્યું? બધું વ્યવસ્થિત થાય રાખે છે બધું. આ તો બધું દુનિયા વ્યવસ્થિત ના આધારે ચાલી રહી છે. ઇગોઇઝમ બધું ઇગોઇઝમ થી અટકી ગયા. બધું જ્ઞાની પુરુષના ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય તમારામાં ઇગોઇઝમ જીવનથી ઇગોઇઝમ ઉડી ગયો. શું થયું? સત્સંગમાં થોડો થોડો થાય તમારે લાભ લેવો જોઈએ. આગળ થી પૂછવું જોઈએ તમને. આ જ્ઞાન આપ્યા પછી ક્રોધમાન માયા લોભ થાય જ નહીં કોઈ. પણ તમને એમ લાગશે મને થાય છે. ક્રોધ માન માં આવેલો કોને કે એની વ્યાખ્યા કહું? શી વ્યાખ્યા તમે કહો? ક્રોધ માન માં આવેલો કોને વ્યાખ્યા કહેવાય? તમે જે સમજ્યા હોય તે વ્યાખ્યા કરો. ક્રોધ હવે અત્યારે અત્યાર સુધી તમને ક્રોધ હતો. હવે બાર પરિણામ આવશે અને કાંતિથી ક્રોધ કરતા હશે તો તમને તમે તે પસ્તાવો થયા કરશે. આત્માને પસ્તાવો થઈ જ રાખે. એટલે ત્યાં આગળ હિંસા નથી. અને જગતના ક્રોધમાં હિંસા પાછળ હોય. ક્રોધ જગત જગત જગત જે ક્રોધ કરી રહ્યું છે એની પાછળ હિંસા હોય જ. એ તમને સમજાય કે ના હોય? જીવે ત્યાં સુધી હિંસા થયા જ કરે. હિંસા હોય જ એની પાસે. સમજ પડે ને? ટીકડે આ બે ભેદ ના હોય એની પાસે. અને આ તો ભેદ વાળું. આની પાસે હિંસા ના હોય. કે અને જગત ના ક્રોધ ની પાછળ તોતો હોય, તોતો એટલે રાતે તમારે ભાંગડ પડી હોય ને તે હવાર માં પછી ભોજગઢ છૂટે નહીં, કપ તરી ખગડાઈ મૂકે ક્રોધ માન માયા લોભ નથી. આ મૂળદાલ છે, શું છે? જીવંત નથી, માટે ગભરાશો નહીં. જો આ થાય નઈ તો તમને પસ્તાવો થયા કરશે. આ વખતે એ ક્રોધ માન માયા લોભ કોના પ્રત્યે થયા કે ભાઈ અમુક માણસ ના પ્રત્યે થયા ક્રોધ વધારે થયો, અને માણસ દુઃખ થાય એવું થયું, તો તમારે તે વખતે તમે શું કરો? કોઈને દુઃખ થાય એવું પ્રતિક્રમણ કરવાનું, તે વખતે પ્રતિક્રમણ કરે. તો પ્રતિક્રમણ પોતે શુદ્ધાત્મા પ્રતિક્રમણ કરવાનું નથી. શુદ્ધાત્મા તો કાંતિક ખબર આપે કે ભાઈ કેમ તમે અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો. શું કે છે? અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ. અને બીજો આ સહજ વ્યવહાર છે ને, એ અતિક્રમણ નથી, એ તો ક્રમણ છે. શું છે? પણ તમે અમારે દુઃખ થાય એવું બોલ્યા, એટલે તમારે કાંતિભાઈને કેવું કે અતિક્રમણ કેમ કર્યું, પ્રતિક્રમણ કરવાનું. એ સી રીતે પ્રતિક્રમણ કરો? પ્રતિક્રમણ તો આપણા શુદ્ધાત્મા કરવાની બાબત, એની મેરેજ થયા કરશે. તમને સમજી લો એક વાત, કરવાની ચિંતા ના કરશો, સમજી લો શું કરવાનું છે. એની મેરેજ સહજ ભાવ થયા કરશે. આ એમને 500-500 પ્રતિક્રમણ થાય રોજ, તો કેટલા 10 વર્ષથી કોઈ દાડો હો થાય, કોઈ 50 થાય, કોઈ 25. મારા અનંત દોષ નીકળ્યા જ કરે, ડિસ્ચાર્જ થયા કરે. જેમ જેમ દોષ જતા જાય તેમ તેમ જ્ઞાન દર્શન ચારિત્ર તરફ ઉજ્જવળ થતું જાય. કેવું થાય? જ્ઞાન દર્શન ચારિત્ર ભગવાને કહ્યું તપ એ ચોથો પાયો છે. એ તપ આ બહાર જગત ના લોકો કરે છે, તપ એ મોક્ષ ને માટે નથી. એ વ્યવહાર તપ છે. કેવું છે? વ્યવહાર તપ છે. વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્ર તપ, એનાથી ભૌતિક ફળ મળે. શું મળે? ભૌતિક સુખ મળે, ભૌતિક ફળ મળે. હા, ભૌતિક ફળ, બુદ્ધિ વધે, ભૌતિક ફળ મળે, સુખ મળે, સાતા મળે. અને આ ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્ર તપથી મોક્ષ મળે. અમર તપ બાહ્ય દેખાય નહીં. કેવું? બાહ્ય તપ નથી. આમ મારું તપ કોઈ દેખાય છે તમને? નિરંતર તપ હોય, એક સમય પણ તપની બહાર ના હોય. કેવું? નિરંતર તપ. તપ એટલે તમારે શું તપ, પણ મારો તપ એ જુદું તપ. તો બહુ ઊંચી છે. મારું ફોરિનમાં જાય જ નહીં ઉપયોગ, ફોરિનમાં જાય જ નહીં ઉપયોગ, હોમમાં જ રહે. તમે જોયું ને કે મારું તપ એ દશાનું હોય. તમારું તપ કેવું હોય કે કોકે કહ્યું કે તમે કાંતિભાઈ મારે મને બહુ જ નુકસાન કર્યું છે, એવી બધી વાત કોઈ કરવા માંડ્યું, એટલે તરત તમને અસર થશે. શું થાય? અસર થઈ જશે. એટલે તરત જ્ઞાન તરીકે જ્ઞાન આદર થશે પાછું, કે ભાઈ આ તો હું તો શુદ્ધાત્મા છું, મારું નહીં પણ કાંતિભાઈ તમારો આ દોષ છે. શું કે? હું તો શુદ્ધાત્મા છું, મારા શરીર પડે. એટલે તે વખતે શું કરે? એટલે તપ, તમારે તપ કરવું પડશે. શું કરવું પડે? તપ કરવું પડશે. તપે જ્ઞાન તપી જાય છે. મન તપે કે ના તપે? મન તપે. હે? તપે મન. એ તપેલું એને સંભાવે તપવું, એમના મન તપ. તમારે તપ આવે છે? બોલાડો. આવે છે ને, એને ભોગવે છે. આ નિરંતર આ બધા મહાત્મા જ્ઞાન દર્શન સારી તરફ તપમાં જ રહ્યા કરે છે. આપણે 5000 આપણે મહાત્માઓ બધા હોય ને, તે બધા 5000 અહીં આગળ 1 રૂપિયામાં આખો દાડો કાઢે એવા છે મહાત્મા. આ રોડ પર ફેરવાનું કહ્યું હોય ને, હું કહું નહીં, આખો રોડ થઈ જાય પછી શ્રીમંત થાય ગમે તે. પણ તમે સમજો ને, કોઈ કોઈ પરિગ્રહ નહીં, કોઈ ભાંતગઢ નહીં. છતાં બહેના છોકરા સાથે રહે છે, મોટા મોટા સોફા સેટમાં બહે છે, ઉઠે છે, કરે છે. પણ ત્યારે હું કહું આજ્ઞા કરું કે બધું આ રોડ પર ફી જાય, આ બધા રોડ પર. તમે સમજો, સમજાયું તમને? પછી ઉભા રહી સ્થિતિ, જ્યાં મતભેદ થાય નહીં, મતભેદ જ નહીં કોઈ દાડે, વાત કરે જ નહીં ને. તરસ વખત નહીં અભેદ દશા વર્તે. કેવી અભેદ? આ ભેદ કોણ કરાવડાવે છે? કાંતિ ભાઈ બુદ્ધિ બુદ્ધિ કરાવે છે. આ મારું અને આ તમારું. તમારું કે આ મારું ને તમારું એ બુદ્ધિ કરાવે છે. હવે આ બધામાં બુદ્ધિ હશે કે નહીં હોય? હા બુદ્ધિ તો હશે. તમારે બુદ્ધિ કરી? હવે તો અભૂત થઈ ગયા. એ બુદ્ધિ એટલે કાઢી નાખવા વાળી. કારણ કે એ બધે થી કોને? અભૂત ને બધે. ફરે બધે છે અભૂત ને. હું અભૂત છું, મારા બુદ્ધિ બિલકુલ ના હોય. બુદ્ધિ હોય, બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. શું છે? બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. કેવો છે? ઇન્ડિરેક્ટ પ્રકાશ. ઇન્ડિરેક્ટ પ્રકાશ. ઇન્ડિરેક્ટ પ્રકાશ. ઇન્ડિરેક્ટ પ્રકાશ. અને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ છે. કેવું છે? જ્ઞાન ડાયરેક્ટ પ્રકાશ છે. મારે જ્ઞાન પણ થયા પછી મારે ઇન્ડિરેક્ટ નું શું કામ? જરૂર થાય છે. તમારે વિરોધાભાસ કોઈ જગ્યાએ 100 વર્ષે વિરોધાભાસ ના આવે. આ વિજ્ઞાન છે. તર્થ ફળ આપનારું છે. તર્થ મોક્ષ ફળ આપનારું છે. ક્રોધ માન માયા લોક બધા જતા રહ્યા. સમજે તો ના સમજે તો લગે મન થાય છે થાય છે. પોતે વિગતવાર ના સમજે તો પછી એને સમજી લેવાની જરૂર છે. અમારી પાસે આપણે જયંતિ બધું સમજી ગયું બરોબર ને સાહેબ? સાહેબ કહીને ભાઈએ જ્ઞાન લીધું નહીં. વૈષ્ણવ નહીં કલ્યાણ ભાવના તમારે શી ભાવના થાય? જગત માં બધાનું કલ્યાણ ભાવના કરવા જેવી છે. તમારી શી ભાવના? જગત ભાવના જન વકીલાત વકીલાત જગત નહીં માર કરવી નથી ને આવતા બધું વાત કરી. બહાર ગમે એટલા પૈસા હોય સાધુ સંન્યાસીઓ એ બધાને વ્યાકુળ ના હોય તો આકુળતા માં હોય. અને નિરાકુરતા લાગે આપણે એકદમ શાંતિ સમાધિ પૂર્વક શાંતિ લાગે. સમજ ને એ નિરાકુરતા નો માર્ગ છે. એટલે સિદ્ધરો એક ગુણ નિરાકુરતા નો ત્યાં પ્રાપ્ત થાય છે. આ જે જ્ઞાન આપ્યું તે કેવળ દર્શન છે. શું છે? કેવળ દર્શન એટલે સહાયક સંકેત છે. આ કાળમાં થતું નથી, થતાં થઈ ગયું છે. તમે સમજ પડે ને? સહાયક સંકેત એટલે આ સંકેત ક્યારે પણ જાય નહીં, નિરંતર રહે. કેવું? નિરંતર. હવે સિદ્ધાત્મા નું ધ્યાન તમને નિરંતર રહેશે. શ્રીમદ રાજચંદ્રે લખ્યું કે કેવળ નિજ સ્વભાવ, કેવળ તમને પ્રતીતિ અને લક્ષ બે વર્તે છે. શું વર્તે છે? પ્રતીતિ અને લક્ષ બંને વર્તે. પ્રતીતિ થઈ ગયું બધું, લક્ષ એવું વર્તે છે. અરે થોડો અનુભવ થતો જાય છે, તેનું સાથે થતું જાય. સમજ ભાઈ ને? પ્રતીતિ એ દર્શન છે, લક્ષ એ જ્ઞાન છે, અને અનુભવ એ ચારિત્ર છે. સમજ ભાઈ ને? આ તેનું સાથે થતું જાય. અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકેત. શું કહે છે? પરમાર્થ સંકેત એટલે સહાયક સંકેત. સમજ ને? વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્ર નો વિતરાગ પદ્ધ. આ સંકેત વર્ધમાન થતું જશે ધીરે ધીરે. અને શું ટાળે? મિથ્યાભાસ. મિથ્યાભાસ જેને સુખ માન્યું હતું તે આવે નિશ્ચાર્થ આવ્યું કે મનમાં એમ થઈ કર્યું આમાં શું છે? એ મિથ્યાભાસ એ આવે. કેવું? મિથ્યાભાસ. જે સુખ સત્યાભાસ થત લાગતું હતું એ આખું મિથ્યાભાસ ની જેમ જ લાગે. ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્ર નો વિતરાગ પદવા. કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ તથા નિર્વાણ. શું કહ્યું? અમારે નિજ સ્વભાવ નું જ્ઞાન અખંડ નથી વધતું, અમને અખંડ સમજ વર્તે છે. શું વર્તે છે? અખંડ સમજ વર્તે, એટલે દર્શન અખંડ વર્તે છે, જ્ઞાન નહીં વધતું. એટલું 4 ડિગ્રી અમારું આખી વિજ્ઞાન ઓછું છે. શું છે? 4 ડિગ્રી કેવળ જ્ઞાન તો છે જ. આ તમને જે કાલે આપ્યું એ કેવળ જ્ઞાન જ છે, પણ તે કેવળ જ્ઞાન પચતું નથી. આ કારણે શું છે? પતિને જે પરિણામ આપવું જોઈએ એની તે નથી થતું. મને ના થયું એટલે તમને કેમ થાય? તે એકાવતારી જ્ઞાન છે. કેવું છે? એકાવતારી જ્ઞાન. પછી કોઈ લોભિયા હોય તેને 4 અવતાર એ કરવા જ કરે છે, પણ એક અવતાર પણ થઈ શકે એવું છે. સમજ ને? પછી કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ તથા કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. કાલે કરોડો વર્ષનું સ્વપ્ન હતું, કાલે જાગ્રત. મેં તમને કહ્યા તેને સમય ગયું ના સમય ગયું? ત્યાં વિભાવ અનાદિના જ્ઞાન થતા દૂર થાય. બધા વિભાવ એ બધા ગયા ને બધા. હું કાંતિભાઈ છું, નાનો મામા છું, કાકો છું, ભૂવો છું, બધા જે વિભાવ હતા તે પહેલા ગયા. સજીવન મૂર્તિ પાસેથી ગયેલા જ્ઞાની કશું જ ના આપી શકે. સમજ? એથી અંદર ઠેર ઠેર લખલેખ કર્યું કે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવશે તે બંધન છે, તેમ અમારું હૃદય છે. શું કહ્યું? ખબર? તે જ્ઞાની હોવા જોઈએ. જ્ઞાની કરો નામ સર છોડાવે તો જ્ઞાની તો એનું એ જ રહેતું હોય. શાંતિ વધારે, શાંતિ આપણે વધારે, તેથી કંઈ જ્ઞાની ના કહેવાય. શાંતિ એ તો એક સાથે એક આમ હાથ મૂકીને જરા શાંતિ કરીએ ને એ તો એનું એનું પરિણામ છે. આ તો સ્પષ્ટ શું છે? સ્પષ્ટનું પરિણામ છે, એ જ્ઞાનનું પરિણામ નથી. જ્ઞાન નું પરિણામ તો અંદર માનસિક ક્લિયર થઈ જાય. શું થાય? ના લાગે મારું જતું રહે. અને તે એન્ડલેસ હોય. કેવું હોય? એન્ડલેસ. જ્ઞાની ની વાત એન્ડલેસ હોય, એટલું બધું એન્ડ વાળું હોય. શું તમે ભલી વાર ના આવે, પણ એ બધા સાધન માર્ગ છે. કેવી વાત? સાધન એટલે જે સાધન થી આપણે ઠંડક રહે, એ સાધન માં લોક પડી રહે, એ તો જોઈએ. તો સાધન વગર તો જ્યાં સુધી સાધ્ય ના મળે ત્યાં સુધી કોઈ પણ સાધન માં પડી રહેવું તો જોઈએ. પણ જયારે સાધ્ય મળે એટલે કોઈ સાધન ની જરૂર નથી. આ સાધ્ય મળી ગયું તમને સમજાયું ને? પછી હવે આ શુદ્ધ ઉપયોગ છે. શું છે? શુદ્ધ ઉપયોગ છે. હા, તમે જે શુદ્ધાત્મા છું અને આ કાંતિભાઈ ઘે, એટલે કાંતિભાઈના જે સ્વભાવ છે, ગુણ છે, બધા તમને દેખાયા કરશે. દેખાય ના દેખાય? કાંતિભાઈ શું કરે છે ધ્યાન રાખવાનું તમારે. જ્ઞાતા તરીકે ધ્યાન રાખવાનું. જ્ઞાતા તરીકે ધ્યાન રાખવાનું. અને કાંતિભાઈ ના અધીન છે, વ્યવસ્થિત સાથે મને સાથે વ્યવસ્થિત સાથે. સમજ ને? તે આપણે જોયા કરવાનું. જ્ઞાન ઉત્પન્ન જ્ઞાન થયું ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થઈ. પ્રજ્ઞા સાથે નિરંતર મોક્ષ પણ ભણી લઈ જાય વાળા પ્રયત્ન કરે. કેવું? પ્રજ્ઞા આપણે બધું દેખાય દેખાય કરે, ચેતે ચેતે કરે, મોક્ષ પણ લઈ જાય વાળા પ્રયત્ન કરે. સમજ ને? આત્મા તો તેને તે જ રૂપે રહેશે. અજ્ઞા અને પ્રજ્ઞા બે ઉત્પન્ન થાય છે. અજ્ઞા ઉત્પન્ન થાય છે, સંસારમાં ભટેક ભટેક કરે છે. જ્ઞાની પુરુષનો આપેલો પ્રતિકોણ હોય તો દોષ જાય, નહીં તો દોષ જાય. અનંત અવતાર પ્રતિકોણ કર્યા કરે ને ત્યારેથી પુણ્ય બંધાય. શું થાય? આ સાધુ આચાર્ય બધા પ્રતિકોણ બોલે છે ને, એનાથી દોષ ભાગે નહીં, પુણ્ય બંધાય. શું થાય? પુણ્ય બંધાય. અને જ્ઞાની પુરુષ નું આપેલું પ્રતિકોણ એમાં દોષ પણ એ તો શૂટ ઓન સાઈડ નું હોય. કેવું શૂટ ઓન સાઈડ? દોષ માંગી ને એકદમ દોષ થતો રહે. તેની સાથે એટલી બધી જાગૃતિ તમને વર્તે, આ બધાને એટલી બધી જાગૃતિ વર્તે છે કે દોષ થતા સાથે દેખાયા જ કરે. અઢારો દોષ દેખાય ને તરત દેખાય. કારણ કસાય ભાવ બધા એ થઈ ગયા ગઈ ગયા. દર્શન થયા સપના માં આવ્યા હતા ને, બસ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. દોષ થયો તેની હાથે જ. કેટલાક માણસો તો એટલે સુધી કે છે કે દાદા સહન થતું નથી, આ પ્રતિક્રમણ કરી શકાતું જ નથી મારા દીકરા. એટલા બધા પ્રતિબંધ કરવાના હતા, એક પછી એક એક પછી એક, તે મને ગુણા થતા નથી, એટલો બધા દોષ દેખાય છે. એટલે પછી એમને જાતું પ્રતિબંધ કરવા જોઈએ, જાતું એક સાથે બહુ દોષ મારા દોષનો જ ભંડાર છે. તો અને મનમાં શું મારી બેઠો તો હું કઈ છું, કઈ છું તેમાં છું. તે જયારે અપમાન કરે ત્યારે ખબર પડે કે શું છું, કે અપમાન કરે ત્યારે ખબર પડે ના પડે. આપણે મોટા આચાર્ય માણસ હોય, બહુ સંતાયવાદી વાતો કરે, અને કોઈ માણસ આવ્યો કે મહારાજ તમે અક્કલ કરી વાત કરો છો, એટલું બોલ્યો છે, બધું ખુલ્લું થઈ જાય. જ્ઞાન કેટલું છે તે ખુલ્લું થઈ જાય ના થઈ જાય? ઉગાડું થઈ જાય. અને જ્ઞાની પુરુષ ને તો મારે નહી તો ઉગાડું થાય. કારણ એ જ્ઞાનમાં છે, શું છે? શુદ્ધ ઉપયોગમાં છે. અને પેલા શુભ ઉપયોગમાં છે, તેમાં છે લગી રાખજો. કાલે તમારો ધર્મ દિવસ કેવાય. ખાતો પીલાય પોતાના સ્વરૂપ નું છે ને, એટલે ગમે તો ભજના થાય. પ્રશ્ન છે કે આ જે પોતાનું શુદ્ધાત્મા છે કે દાદાનું એ ધ્યાન છે, એ કોઈ મેન્સિસમાં હોય કે તે કરી શકાય? અડચણમાં બેઠા હોય, બહાર બેઠા હોય, અડચણ નહીં, સંડાસ વગેરે કરાય. સંડાસમાં બેઠા બેઠા કરાય. નવરાશ જેટલો ટાઈમ હોય ને સંડાસમાં જ્યાં મળી ચુકીએ, કારણ કે લાગતું લાગતું નથી. આ શુદ્ધાત્મા ને આ સંદાસ એ નિકાલી બાબત છે. અહીં કઈક એવું એવી જગ્યા હોય તો વ્યવહાર રાખવો સારું પડે. શુક્લ ધ્યાન તમને ઉભું થયું, શું થયું? હવે તમારું ધ્યાન શું? હું શુદ્ધાત્મા છે ધ્યાન દે છે કે હું ગાવું નહીં? હું કાર્તિક છે ધ્યાન દે છે. શુદ્ધાત્મા છે ધ્યાન. તમને કયું ધ્યાન દે છે? શુદ્ધાત્મા છે. હું સમજતી છું એવું ધ્યાન નથી રહેતું ને. હું શુદ્ધાત્મા છું એ ધ્યાન જેને રહે ત્યારે ભગવાને કહ્યું કે શુક્લ ધ્યાન કહેવાય. શું કહે છે? શુક્લ ધ્યાન કહેવાય. હા, કારણ કે ધ્યાન વસ્તુ એવી શુદ્ધાત્મા છે ધ્યાન, એ ચુકાય નહીં, ભૂલી ના જવાય. સમજ ને, એ લક્ષ્મણ રહ્યા કરે શુદ્ધાત્મા. દાદા એ ભૂલવા માંગીએ તો નથી ભૂલાતું. જ્ઞાની ને આધારે એનો એનો તાર કપાઈ જવા જોઈએ. કેવું? સૂક્ષ્મ તાર શ્રદ્ધા ના તારો બેઠેલો હોય છે, એ તાર તૂટી જવા જોઈએ. ઊંધી શ્રદ્ધા રોંગ બિલીફો તૂટે અને રાઈટ બિલીફ બેસે તો કામ લાગે. રાઈટ બિલીફ ને સમ્યક દર્શન કર્યું, અને ઊંધી બિલીફ ને રોંગ મિથ્યાત્વ કર્યું. આપ સમજાય? એટલે આ દેહાધ્યાસ કોને કહેતા હતા? આપડા સુમતીભાઈ. સુમતીભાઈ ને? સુમતીભાઈ ને. હું સુમતીભાઈ છું, આ મેં કર્યું, આ મારું બધું દેહાધ્યાસ. શું કહ્યું? હું ધર્મ બહુ જાણું છું, શાસ્ત્રોનો બધો એ છું, શાસ્ત્રનું જ્ઞાન મને મળે છે, શ્રુત જ્ઞાન મળે છે, એ બધું દેહાધ્યાસ. શું છે? બધા શાસ્ત્રો મળે હોય પણ દેહાધ્યાસ ભગવાન. શું કહ્યું? બધું. કારણ કે હું સુમતી ભાઈ છું, એ અભ્યાસ તૂટ્યો નથી. હું શુદ્ધાત્મા છું એ થયું ત્યાર પછી એ વસ્તુ બધું ઉકેલાયું. સારું થયું અમારું કલકત્તા આવેલા પરિવાર કરે બહુ વખત કલકત્તા થી બોલાય બોલાય કરતા હતા. બોલાવનારા ક્યાં રહ્યા છે તે ખબર નથી આપી. આપણે તો પ્રોગ્રામ 3 વર્ષ પહેલા જ હતો ને, 4 વર્ષ પૈસા છે ધર્મ. પૈસા ની જરૂર ક્યાં છે? પુસ્તક ના બીજા મળ્યા કરે. આપણે હિન્દુસ્તાન કઈ ખાલી થઈ ગયો મળી જાય. બીજા લોકો ને લાલની કિંમત ના હોય, પણ જે જે ભાઈઓ છે અને જે વણિકો છે એને તો બહુ કિંમત હોય. જ્ઞાન લાલની કિંમત બહુ હોય, ઘણી કિંમત. જયારે કિંમત છે એ પૈસા ને વળે ને. એટલે 1.5 વર્ષમાં 70,000 રૂપિયા ખર્ચ કરે. લોકોનું શું કેવું છે કે આ બધું જેનું દાદા નું 10 વર્ષ છે એ બધું છપાઈ નાખો. ઊંધો આવશે લોકો, સમજ ભાઈ? સૌદા લેવર કેવો છે? ઊંચો આવશે, બહુ ઊંચો આવશે. મોક્ષ નો લક્ષ ના થાય. મોક્ષ તો નાની પુરુષ હોય અત્યાર સુધી ખરાબ. પછી વગેરે આગળ કઈ આમનામ કઈ પુણે જાગે અને એ પ્રાપ્ત થઈ જાય એવા બને તો બાકી નાની પુરુષ કહેવાય મોક્ષ ના. તેથી કપાવજે કહ્યું, કપાવજે પોતે ત્યાંથી કહેતા હતા કે અમે મહાવીર છીએ. નથી કહેતા લોકોના મનમાં આવ્યું નહીં, સમજાયું નહીં. તેના માર ખાતો આત્મા કેવો છે? કલ્પ સ્વરૂપ છે. કેવો છે? કલ્પ સ્વરૂપ. હું કાંતિ ભી થયું, વિશેષ ભાવ થયો એટલે વિકલ્પ થયો. વિશેષ ભાવ વિકલ્પ. પછી આનો ધણી થયો બીજો વિકલ્પ, આનો મામો થવું ત્રીજો વિકલ્પ, આનો કાકો થયો ચોથો વિકલ્પ, હું સોરાચારી નો શેઠ છું પાંચમો વિકલ્પ. એવા કેટલા વિકલ્પ છે? હજારો અસંખ્ય વિકલ્પ આવતા. સંકલ્પ તમને સમજણ પાડું. સંકલ્પ આ પેર મારી છે એ સંકલ્પ કહેવાય. આ ખમીસ મારું છે એ સંકલ્પ. આ બોડી મારું છે એ સંકલ્પ વિકલ્પ સંકલ્પ કહેવાય. મારું છે બધું સંકલ્પ. મારા પણ દેખાય છે મારે સંકલ્પ. હવે એ મારું તમારું ગયું, મારું તમારું છૂટી ગયું ને, અને હું છૂટી ગયું. શું છૂટી ગયું? હું છૂટી ગયું. સંકલ્પ વિકલ્પ બે છૂટી ગયા એટલે તમે થયા નિર્વિકલ્પ. કારણ કે વિકલ્પ હતો, વિકલ્પ કલ્પ હતો, વિકલ્પ હતો માટે નિર્વિકલ્પ થયો. નહીં તો પોતે કલ્પ સ્વરૂપ છે. શું છે? પોતે કલ્પ સ્વરૂપ. જેવો કલ્પે એવો થઈ જાય એવો સ્વરૂપ નો છે તે નિર્વિકલ્પ કેમ થયો? ત્યાં વિકલ્પ હતા માટે ખબર ને. એટલે તમે નિર્વિકલ્પ થઈ ગયા. કોઈ કહેશે કાલે સવારે તો પૂછે કે તમે આરંપરિક રીતે રહિત થયા છો, શું જવાબ આપશો? આરંપરિક પરિતે કૃત જ્ઞાન થાય, મતિ જ્ઞાન થાય એમ જે કહ્યું એ સાથે સીડી નો માર્ગ છે, ક્રમિક માર્ગ છે. શું છે? ક્રમિક માર્ગ છે. સમજે ને? તે બધું થયા વગર કામ આગળ ચાલે નહીં. નહીં હવે આરંભ ને પરિગ્રહ એટલે શું? આરંભ એટલે હું કરું છું. શું કરું કે આરંભ? અને પરિગ્રહ એટલે શું? આ મેં કર્યું. મારું કર્યાનું ફળ આવે ને તેને પરિગ્રહ કહે છે. શું કહે છે? કર્યાનું ફળ આવે પરિગ્રહ. આપણે કરીએ તેના આરંભ કે છે, કર્યાનું ફળ આવે છે પરિગ્રહ. આરંભ પરિગ્રહથી રહિત થયા ને આપણે કરતા નથી ને, તમે કરતા નથી રહ્યા ને, આરામ છૂટી ગયો એટલે બધું છૂટી ગયું છે. હવે કપાળના એકે એક પુસ્તક એકે એક શબ્દ તમારામાં પરિણામ પામી ગયો. શું થયું? આખું પુસ્તક પરિણામ પામી ગયું. એ જે કહેવા માંગે છે બધું થઈ ગયું. તમને શું થઈ ગયું? એ કહેવા માંગે બધું થઈ ગયું. હા, આવે નવું ફળવાનું રહ્યું નહીં. આને પુસ્તક વાંચવું હોય તો કૃપાવલીમાં જે બીજું કોઈ પુસ્તક વાંચ્યો નહીં તો બુદ્ધિ બદલશે, હેરાન કરશે. તમે સમજો ને, વાંચવું હોય તો કૃપાવલીનું વાંચજો. સમજે ને? એટલે આવું બધું કંઈ પૂછવું હોય તો પૂછજો. બધું નિર્વિકલ્પ થઈ ગયા, નિરારંભ આરંભ પરિક્રિય રહિત થઈ ગયા. તમે જોડે ને, હવે આરંભ ને પરિક્રિય, આરંભનો આરંભ એ શું વસ્તુ છે? ત્યારે કહે છે કે ભાઈ મનમાં વિચાર આવ્યો, મનમાં વિચાર આવે છે, નથી આવતા કે મારે હમણાં હવે દુકાને જવું છે. ખબર ને? તો અજ્ઞાની તો ભાઈ તન્માયકર હોય ને કે ના હોય? તમે એને જાણો, તમે સુધા પડ્યા એટલે જાણો કે આવો વિચાર આવે છે કાંતિભાઈને. પણ જયારે જ્ઞાન નથી તેનું શું થાય? મને વિચાર આવ્યો આ દુકાને જવાનો. હવે વિચાર આવ્યો મળી જવું હોય તો લોકો તો મળી જાય, ગુરુત્વ મળી જાય, ગુરુત્વમાં લઈ જાય. સમજાયું ને? અત્યારે કોઈ મને વાઘરી બોલાવે કે અહીંયા અહીં દાદા બેસતું ભાઈ ભાવી વાત સારી પડી. સમજ પડે ને? કારણ કે આપણે તેના આપણે આપણી દ્રષ્ટિ કેવી છે એના ભૂતગળ તરફ નથી, આપણે વસ્તુ પર દ્રષ્ટિ છે. કેવી છે? વસ્તુ પર દ્રષ્ટિ છે, ભૂતગળ પર દ્રષ્ટિ નહીં. એટલે કે ગમે ત્યાં પણ ભૂતગળ ને આપણે જોવાનું નથી કે આ કિંમતી ભૂતગળ છે કે સુવાળું ભૂતગળ છે કે ભણેલું છે કે અભણ છે, આપણે કોઈ લેવાય નથી. એટલે આવું બધું પૂછવું પૂછ્યું થઈ ગયા છો. આમાં આમાં આવું ભૂલ છે જ નહીં. ક્રોધ માન માયા લો બધું જતું રહ્યું છે. પણ આજે જેટલું અંધેર પાડ્યું એટલું યાદ રહેશે કે બધું ભૂલી જાય છે? માર્ગ સમજી લેવા જેવો, આખો માર્ગ સાયન્સ વૈજ્ઞાનિક રીતે સમજી લેવા જેવો. આ બધા શું કરે જોડે બેસી બેસી સમજી લીધેલું ને? તો તમારે થોડો મનમાં ભાવ કરવો કે દાદા એમ જોડે બે ચાર દાડા રહેવાય એવું ક્યારે થશે, એવું કઈ ભાવના રાખવી. સમજો ને? એમ કરતો કરતો કોઈક દાડો ઉદય આવે. હવે આપડે રજા લઈશું બધા. સમય બુદ્ધિ તમારી જાય છે. અત્યારે કોઈ પણ આવી બે ને તેને ઉત્પન્ન થાય છે. કલાક બે ગુંઠણ બે સમય બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય. વિચાર વિના મન રહી શકે ખરું? વિચાર વિના મન રહી શકે ખરું? નહી, મન જ પોતે વિચાર ખરું છે એટલે રહી શકે. વાત ક્યાં રહી? મન એ જ વિચાર છે અને વિચાર એ જ બનશે. તમારે જરૂર ના રહી ને, કારણ કે વિચારો જે મનને આવે છે એ જ્ઞેય છે. શું છે? એ સૂક્ષ્મ સંજોગો છે. કેવા છે? મેં કહ્યું છે ને તારે સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, વાણીના સંજોગો પર અને પરાધીન છે. એટલે વિચાર આવે છે એ બધા સૂક્ષ્મ સંજોગો છે. બહાર ભેગા થાય છે, બહાર વાઘે દેખાય છે, બધા એ બધા થાય છે, સ્પર્શ થાય છે, એ બધા સ્થૂળ સંજોગો છે. અને વાણીના સંજોગો આ તળે પર ને પરાધીન છે, એ બધી જ્ઞેય વસ્તુ છે. શું છે? વિચાર આવ્યો ત્યાં સત્સંગમાં નથી જવું તો એ જ્ઞેય વસ્તુ છે. શું છે? વિચાર આવ્યો સત્સંગમાં જવું છે તે જ્ઞેય વસ્તુ છે. એમાં આપણે કશું લેવા દેવા, મને આમ કામ વિચાર આવે છે એવું ના આપણને શું, કારણ કે આપણે એના માલિક જ નથી, હતા નહીં. અને આ જેમ છે તેમ જાણી ગયા પછી આવું છૂટા થઈ ગયા. અત્યાર સુધી તો શું હતું કે મનમાં સારા વિચાર આવે એટલે તરબા આગળ થઈ જાય, એની ગમતી વાત આવી ને તરબા આગળ થઈ જાય ને. અને ના ગમતી વાત આવે તારે તારે કંટાળે, મારા મનમાં ખરા વિચાર આવે છે, ખરા વિચાર આવે છે. એટલે ત્યાં સુધી તો એ ખરાબ વિચાર આવતો તારે તરમા આગળ નતો થતો એ હોય, પોતે જોયેલું છે સ્વરૂપ પોતાને. સમજ પડે ને? અને આપણે તો હારા આવે તો ખોટા આવે, બે વસરી વસરાઈ દીધું. શું થયું? હા, આપણે એને લેવા દેવા નહીં. વિચાર તો શું ના આવે? વિચાર તો જરાક તબિયત નરમ થઈ થાય મરી જાય છે, શું એ વિચાર આવે છે ના આવે, તે બધા વસરાય દેવા, આપણે લેવા દેવા નથી. બપોર થોડી વખત આરામ કર્યો તો ના, ઓફિસે જવાનું. હા બપોર ને જેટલો વખત આરામ કરો એટલો વખત થોડો ધ્યાન કરો તો બધું આગળ પડી જાય. લગમ છૂટી ના જવી જોઈએ, મન સાથે ભાઈ કાચું પડી ગયું હોય અને લગામ નું જરા ઢીલી થઈ હોય તો મુંબઈ આવીને તરત સત્સંગ બે ચાર દાડા પાણી છંટાઈ ગયા, પછી ફરી સાચું તેવું તે બગીચા જેવું થઈ જાય. હું કઉ છું દાદા કે હવે અહી પોતપોતાનો સત્સંગ ચાલુ કરી દીધો, દરેક ગામ માં કર્યો છે, પંદર વીસ દસ પાપી છે, મારા હાથમાં શુદ્ધાત્મા છે, એમ જણ જુદો જુદો બોલતો હોય ને એવું બોલે, સીધ બોલાય. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી નથી, દ્રષ્ટિ દ્રશ્યમાં પડી છે. શેમાં પડી છે? દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એટલે હું કે લઈ ગયો, પછી અભેદ થઈ ગયો. પૂછવું હોય તો ત્યાં કાગળ લખો દાન, આ તો બધું મિથ્યા દાન કહેવાય છે. સમ્યક દાન કયું કહેવાય? કે આહાર દાન, જેને આહાર ના એક કરો હેલ્પ કરે ને એ સમ્યક દાન કહેવાય. કેવું? પછી આવશે.